સંસારમાં મોકલશે. શાસ્ત્ર નો અભ્યાસ કરીને એ બધું એમને પ્રાપ્ત કરેલું અને પાછા લગ્ન નહોતા કર્યા તો એમના હાથમાં એ સત્તા એમના હાથમાં કરેલો હતો કે હું આ બધા શાસ્ત્રો ભણીશ. મજબૂત કરો, જોર કરો ને, તમારું પુણ્ય હોય તો તમને પરણવા ના દે, આખી જિંદગી ના પરણવા પ્રગટ થાય, પણ તમને હું નથી ફાયદો શું, આમાં તરવારે ફાયદો શું? આ પાણીનું લગ્ન એના માટે છે, એક્સપિરિયન્સ લેવા માટે છે. શું છે? ટેસ્ટ એક્ઝામિનેશનમાં જો ઉતરશો તો તમારું એક્સપિરિયન્સ થશે, નહીં તો એક્ઝામિનેશનમાં ઉતર્યા સિવાય એક્ઝામિનેશન નો દેહો નહીં અને ભણ ભણ કર્યા નો અર્થ શું છે? મીનિંગ છે અમારા બીજા પ્રોફેસર છે ખબર આવે ના, અત્યારે બહાર ગયા, સવારે બહાર ગયા, અત્યારે આવે છે. માનેલા આત્માને બ્રહ્મ કે છે, માનેલો, અને પરબ્રહ્મ યથાર્થ આત્માને કે છે. શું છે? માનેલો આત્મા પોતે બિલીફ હોતી માનેલો જે આત્મા તેને બ્રહ્મ કહેવાય છે, અને પરબ્રહ્મ એટલે યથાર્થ જે છે તે. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ ફેર ભોગ છે. હા, તો આ માનેલો બ્રહ્મ, બ્રહ્મ પણ જે માન્યું છે ને, એ બિલીફ બધી રોંગ બિલીફ છે. ત્યાં સુધી આપણે રાહ જોવાની રહે, ત્યાં સુધી તમારે ડેવલપ થયા કરવાનું છે, કુદરતી રાહ જોવાની રહે, અને પછી નિમિત્ત ગુરુ પણ કેવા હોવા જોઈએ? ગુરુ મુક્ત હોય, બેઠેલો હોય તો જ આપણને એ વાત સમજાવે. આ છેલ્લી વાત છે, આ છેલ્લા સ્ટેજ ની વાત તમે જે કહો છો ને, એ છેલ્લા સ્ટેજ ની વાત. એકાદ માણસ હોય, બાકી હોય નઈ ને, ગુરુ ના હોય. શોધવા તો પડે ને, એવા ગુરુ શોધવા માટે પ્રયત્ન તો કરવો જ પડે. એવા ગુરુ શોધવા માટે પ્રયત્ન તો કરવો પડે ને. હા, પ્રયત્ન કરવો, પણ છતાં એવા ગુરુ મળે નઈ ને. એવા ગુરુ ભોગ કરો, જ્ઞાની પુરુષ હોય ને, સાકાર ભગવાન કેવા સાકાર હોય, ત્યાં આપણું કામ થઈ જાય. સત્યમ અને શિવમ, એના ઉપર ના આપના શું મંતવ્યો છે? સત્યમ અને શિવમ, એના વિશે આપના શું મંતવ્ય છે? આ જે જગત, જગત માં જે સત્ય, અને એક રિયલ સત્ય છે, એ તમારે રિયલ ની પૂછો છો કે રિલેટિવ? બંને નો, બંને નો, બંને બંને બંને સત્ય. આ બંને નું, બંને સત્ય નું. હા, રિલેટિવ સત્ય વિનાશી છે. એ તમને ડેવલપમેન્ટ માં સાધન તરીકે કામ લાગ્યા કરે, ડેવલપમેન્ટ કરતી કરે, ખબર પડે ને? અત્યારે સાથે તમે હરિકૃષ્ણ કહેતા હતા ને, હરિકૃષ્ણ એ રિલેટિવ સત્ય છે, આપણે ખોટું જ નથી થતું, ખબર પડે ને? તે તમને અહીંયા આગળ ડેવલપમેન્ટ થવા માટે કામ લાગે, પણ જયારે પોતાનું સ્વરૂપનું ભાન કરવું છે ત્યારે એ સત્ય કામ નહીં લાગે. કેદારે બધું સત્ય ખોટું પડશે, આ જગત માં માનેલું સત્ય બધું ખોટું પડશે. આ બિલીફ સત્ય છે, કેવું છે? બરોબર, આ બિલીફ સત્ય છે, અને રાઈટ સત્ય જગત જોયું જ નથી. લાઈટ સત્યને તો જોવા માટે બુદ્ધ ભગવાન ઠેઠ બુદ્ધિ ના ટોપ ઉપર છે. બુદ્ધ ભગવાન બુદ્ધિ ના ટોપ છેલ્લા લેયર પર, લાસ્ટ લેયર પર બુદ્ધ ભગવાન છે, છતાં એ જ્ઞાન માં નથી ગયા. એકાગ્રતા રહે છે એમાં શાંતિ રહે લોકોને, સમજ પડ્યું? જે લેયર માં પહોંચ્યો હોય ત્યાં એકાગ્ર રહે એટલે શાંતિ થાય, પણ સંસાર ની પાછી અડચણો આવે ત્યાં પછી સૂક્ષ્મ ભક્તિ, સૂક્ષ્મતર ભક્તિ અને સૂક્ષ્મતમ ભક્તિ. સૂક્ષ્મતમ ભક્તિ મોક્ષ આપશે. અત્યારે એમને ભાઈ ને સૂક્ષ્મતમ ભક્તિ ચાલ્યા કરે છે. આપડા હિંમતભાઈ, હિંમતભાઈ તમે ઓળખી ના શકો, તમે બહાર ના લક્ષણ પરથી એમ જ લાગે કે આ હિંમતભાઈ હતા, તેના હિંમતભાઈ છે. તો એમને એક પણ કર્મ બંધાતું નથી, એક પણ કર્મ બંધાતું નથી, સમજ પડી ને? હવે કર્મ બંધાય નહીં ત્યાંથી કઈ દેશા કહેવાય? એમને ક્રોધ માન માયેલો થાય ને તમને દેખાય, પણ હું કોઈ નથી થતા. શું કહ્યું? તમને દેખાય એ તો તમે તો, તમને તો બહારની બાહ્યાકરણની તમને સમજ છે, અંતર સ્થિતિની તમને સમજ હોય નહીં, સમજ પડે ને? તમારા ક્રોધ હોય અને એમના ક્રોધ હોય એ બે મૂળ તો ગુસ્સા રૂપે છે, ગુસ્સા રૂપે. પણ તમારા ગુસ્સામાં તમે ભય અને તમારા ગુસ્સામાં તમે હિંસક ભાવ વાળા હોય અને તાંતો હોય. એમના ગુસ્સામાં હિંસક ભાવ ના હોય, તાંતો ના હોય, સમજ પડી? એટલે ક્રોધ કહેવાય. અહમ છે તો એ નથી થવા દેતું, અહમ ને કાબુ માં આવા શું કરું? અહમ ને કાબુ માં કેવી રીતે લેવાય છે? તમે થયેલું હોય વધારે પડતો ઈગો, તમને ખબર પડે કે ઈગોઇઝમ વધી ગયું છે, સમજ ભાઈ ની? અને ઈગોઇઝમ ઓછું ડિપ્રેશન થઈ ગયું હોય તે ખબર પડે. કે સામાન્ય માણસો છે તો એ તમારે પ્રગતિ કરવી હોય. શું નામ? મારું નામ હરીશભાઈ. બધા એક જ રાશિ ના છે. હરીશભાઈ એમનું નામ. હરીશભાઈ હરિકૃષ્ણ. તમારું એમનું નામ હિંમતભાઈ. બધા હજ ભેગા થયા છે. હવે હરીશભાઈ આમ જો આમ કંટ્રોલ આપતો હોય તે વખત તમને કોણ દોષિત દેખાય છે? એ તો દેખાય, એ તો પાર્થિવ રીતે બરોબર છે. જેમ જે હો કરના સમાધિ અને સુષુપ્ત અવસ્થા એ વિશે કહો કે છે. હા, આ જે આપણા દેશમાં જે સમાધિ માને છે ને તે સુષુપ્ત અવસ્થા ને સમાધિ કે છે. શું છે? આપણી જે સમાધિ આપણા લોકો જે માન્યતા રૂઢિ છે આપણી જે લૌકિક રીત છે તે સુષુપ્ત અવસ્થા ને સમાધિ કહે છે. અંદર કેટલાક મહાત્માઓ અંદર છે તે ઊંડા ઉતરે છે તે મનના લેયર્સમાં ઉતરી જાય છે. કોઈ મનના લેયરમાં, કોઈ બુદ્ધિના લેયરમાં તે વખતે બહારનું ભાન ભૂલે છે. આ દેહનું ને બધું ભાન ભૂલે છે તે વખતે આપણે આમ સૂત્યો ઊંડ્યો ખણીએ તો ખબર ના પડે એટલું બધું ભાન ભૂલે છે. શરીર ઉપર પાછળ ધૂળનો એક ટપકું પડ્યું ખબર પડી જાય એમ નામ સમાધિ કહેવાય. એવી એટલી જાગૃતિમાં સમાધિ રહે એ સાચી સમાધિ. ખબર પડી ને સમાધિ જાગૃતિપૂર્વક હોવી જોઈએ. આપણા લોકો હેન્ડલ બારી સમાધિ કરવા જાય છે નાક દબાવીને એ બધું, એ હેન્ડલ બારેલી સમાધિ સમાધિ ના કહેવાય, એ કલ્ચર સમાધિ કહેવાય. સાચી સમાધિ આ મને નિરંતર રહેશે, નિરંતર કોઈ વીસ વર્ષથી કાયમ જ છે સમાધિ જ રહેશે. સાચી સમાધિ એટલે ઉપાધિ ની અંદર સમાધિ રહે, સંપૂર્ણ ઉપાધિ હોય તેની અંદર સમાધિ રહે એનું નામ સાચી સમાધિ. આ સમજાય? ઉપાધિમાં સમાધિ રહે એ સાચી સમાધિ. અત્યારે મને અહીંથી જેલમાં પકડ આવે તો તરત મારી સમાધિ જાય નહીં, એની અંદર છે અહીં જેવી સમાધિ છે એવું અહીં મુક્ત છે તેમાં સમાધિ છે ક્યાં અહીં જેવી સમાધિ. એ સમાધિ ના જાય ઉપાધિમાં સમાધિ ના જાય એ સાચી સમાધિ. ખબર પડે ને? એટલે બીજા અર્થમાં કહીએ તો જે કઈ પાર્થિવ રીતે બનતું હોય તેની આપણા મન ઉપર અસર થવી જોઈએ નહીં, અને તેને તે દશામાં આપણે એને એના ઉપર કોઈ જાતનો દોષ કે બીજાને દોષ આપવા નહીં ઈચ્છીએ, છતાં આપણા મન ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં એવું એવું કેવું છે ને આપણું. સમાધાન એટલે જ્ઞાની પુરુષ ને પૂછ્યા બધું કામ લેવું પડે મારે ઘડીએ. બરોબર, જેટલું તમે જ્ઞાન સમજાય એટલું તમે છે ટાઈટ થઈ ગયા, પણ બીજું તમારે જ્યાં અટકાયા આવે ત્યાં પૂછવાનું પડે. આ થયું છે મન જીવ અને આત્મા વિશે કે છે. હે, મન જીવ અને આત્મા તે કે છે. મન જીવ અને આત્મા એ વિશે કંઈક કહો. મન જીવ અને આત્મા, આ મન છે એ પૂર્વ ભવનો માનેલો આત્મા છે. શું છે? પૂર્વ ભવ નો માનેલો આત્મા છે, અનુસંધાન છે, અનુસંધાન પૂર્વ ભવ નું. અને આ જે છે, આ જે છે જીવ છે એ આજનો માનેલો આત્મા છે. શું છે? અત્યારનો આત્મા, આ માનેલો માનેલો. અને ત્રીજું શું કહ્યું? આત્મા, આત્મા એ જે યથાર્થ આત્મા છે, યથાર્થ તે યથાર્થ આત્મા અચળ છે. કેવો છે? અચળ. અચળ. અને આ માનેલો આત્મા સતર છે. કેવો છે? સતર. એને જીવ કહેવાય, એને જીવ કહેવાય. સતર એટલે મિકેનિકલ. કેવો? મિકેનિકલ આત્મા. એ તમારો માનેલો છે, એ રોંગ બિલીફો છે. રાઈટ બિલીફમાં તમે અચળ છો. એ અચળ પદ જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થાય એટલે તમારું અચળ પદ સ્થિર પડે તૂટે નહી, અસ્થિરતા ઉભી ના થાય. શું થયું? પ્રભુ દર્શન કરવાનો ટૂંકો રસ્તો બતાવશો. ટૂંકો રસ્તો તમારે કેટલા છ મહિના થઈ જાય એવો કરવો છે? તમે જે માગો એ તમારું દર્શન ઉભું થાય. અને તમારું પછી તમારે જેટલું લાભ લેવો એટલો લેવો. એક કલાક માં તમને બધું કમ્પ્લીટ લેવું. તમારે કશું કરવાનું નહીં. તમારે તો મને કહી દેવાનું સાહેબ મને ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ થઈ જવું, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, અને પરિગ્રહ ને ઓછો કરતા કરતા કરતા શ્રમિક પર ચડાય. દસ એક હજાર કોઈ સંતપુરુષ મળે તો 10,000 પગે ત્યાં ચડી જાય. મારી પરી પાસે કોઈ ઓળખાણ વાળા મળ્યા હિંમતભાઈ કે ચાલો મને કેન્ટીન છે એટલે પાછા 5-7 હજાર પગે ઉતરી જાય, પાસે કેન્ટીનમાં જાય છે. ચૌધરી આવું અનંત અવતારથી ભટેક ભટેક કરે છે, મૂળ વસ્તુ પ્રાપ્ત થઈ નથી. જીવ સુખ ને ખોરે છે, તેને ખોરે છે, અને તે સુખ પાછું આવું ટેમ્પરરી એને માગતા નથી. પરમનન્ટ સુખ જોઈએ છે, કાયમ નું સનાતન સુખ. ચૌધરી એ સનાતન સુખ જયારે આ જ્ઞાની પુરુષ હોય તો પ્રાપ્ત થાય, નહીં તો થાય. હવે હિંમતભી ને સનાતન સુખ અમે જાય નહી. એટલે આ બંને વસ્ત કરવા નીકળે છે, ફિઝિકલ વસ્તુ વસ્ત થાય જ નહીં ને. એ ફિઝિકલ વસ્તુ તેના દિવસ થાય, જ્ઞાન સિવાય વસ્ત થાય નહીં. પોતે પોતાનું સેલ્ફ રિયલાઇઝ જ્ઞાન ત્યારે જ વસ્ત થાય ને, ત્યાં સુધી થાય. ફરજ માટે મનુષ્ય શું કરવું જોઈએ? પોતાની જે ફરજો હોય એ બજાવવા માટે, એ પૂરી કરવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? પોતાની જે ફરજો હોય એ પૂરી કરવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? ફરજ ફરજ ફરજ નો અર્થ એ છે કે ફરજિયાત છે. ફરજ નો અર્થ એ થાય છે કે ફરજિયાત છે. બરોબર. ફરજિયાત માં તમે નહીં કરો તો મારી ગુગલ કરાવડાવ છે. તો હવે એ ફરજો માં આપણે સીધી રીતે કરવું સારું, ફરજિયાત છે એટલે મારા માર કરે તેના કરતા આપણે સીધી રીતે દાયા થઈ જવું સીધું સારું છે. આપ સમજો ને, ફરજ એ ફરજિયાત છે, માટે આપણને કોઈ ગાળો ભરે પછી આપણે કરીએ, એના કરતા પહેલા ગાળો ભરતા પહેલા જ કરી નાખીએ જેવું બોલ સીધા થઈ જવું સારું છે. એટલે સામાજિક ફરજો અને આધ્યાત્મિક ફરજો એ બેમાં પણ તફાવત તો છે. ફરજ નહીં ગણીએ આપણે, પણ આપણી સામાજિક ફરજો પણ હોય, ભૌતિક ફરજો હોય, અને જે વ્યવસાય ની દ્રષ્ટિ ની ફરજો હોય. ભૌતિક માં બધું આવી ગયું, સામાજિક છે, બધું બધું આવી. ધર્મ કહેવાય કોને એ જાણવું જોઈએ ને, જાણવું જ જોઈએ. હા, એ ધર્મ ક્યારે કહેવાય કે જો તમારા મનમાં જે હોય એવું તમે વાણીમાં બોલો અને એવું જો વર્તનમાં કરો તો એ ધર્મ થયો કહેવાય. જો એવું જો ના હોય તો ધર્મ ધર્મ એ નથી, પછી કશું નથી, અધોગતિમાં લઈ રહ્યા છે નિરંતર. જો હવે એવું બની શકે એવું છે મનમાં હોય એવું વાણીમાં બોલી શકાય, વાણીમાં હોય એવું બધું. એટલે જ મેં પૂછ્યું ને કે સત્ય અને શિવમમાં, એટલે મનુષ્ય જે મનમાં હોય અને જે મનુષ્ય જે મનમાં હોય અને વાણી પર લાવે, અને વાણી પર લાવે એ જ સત્ય, એ જ સત્ય, એ સત્ય. મનમાં જેવું હોય એવું જ વાણીમાં બોલવું જોઈએ, જેવું હોય, અને તે વાણીમાં હોય હોય છે, વાણીમાં જુદું હોય છે, વર્તનમાં જુદું જાય છે. તદ્દન અધોગતિ ની નિશાની છે આ. શું છે પણ એટલે એ કક્ષા પર તો પહોંચવું જ જોઈએ ને મનુષ્ય, તો શું કરવું જોઈએ? એ કક્ષા પર પહોંચવા માટે મનુષ્ય શું કરવું જોઈએ? એ કક્ષા પર જતા ત્યાંથી લગભગ લગભગ અહીં આવ્યા છે. એ કક્ષા પર મનુષ્યો માત્ર હતા, બધા જ મનુષ્યો એ કક્ષા પર હતા. દુર્જનો એ કક્ષા પર હતા અને સજ્જનો એ કક્ષા પર હતા. દુર્જનો જે મનમાં થતે નક્કી કર્યું હોય કે આનું ઘર બારી મેલું છે એટલે તરત કહી દે તમારું ઘર બારી મેળી જ કે છે. શું કહ્યું? બરોબર. જેવું મનમાં છે એવું વાણીમાં બોલે ને એવું વર્તનમાં કરે. આ તો બધો સ્લીક થયેલો માલ છે, અધોગતિ નો માલ છે. શું છે? અધોગતિ ખરી, પણ ઘણા બધા નહી હોય, પણ ઘણા તો ખરા ને કે પોતાના મનમાં જે હોય એ વર્તનમાં કરતા હોય છે. આપણે લાગે બઉ ઉજુદ માણસ નીકળે નહી, બધી રીતે ના નીકળે, કમ્પ્લીટ ના નીકળે. તમને કેવું લાગે? તમને આમાં કઈ? પણ એ એટલે કે દરેક માણસે તો એ તરફ નો પ્રયત્ન તો કરવો જ જોઈએ ને, કરે તો તેટલા પ્રમાણ માં તો એ વિમુક્ત ખરો ને. હતો જ એવો મન વચન ગાય એકાત્મા તું જ, પણ આ સ્લીપ થતા થતા આવી દશામાં આવ્યા છે, આખી નાદારીમાં આવ્યા છે. મનમાં જુદું, પાણીમાં જુદું, ને વર્તનમાં જુદું, એવી નાદારી ઉત્પન્ન થઈ છે. હવે એ નાદારી માંથી હવે ફરી બચવો મુશ્કેલ છે. શું છે? હા, તો એમાંથી બચવો મુશ્કેલ છે, પરંતુ આપણે પ્રયત્ન તો કરી શકીએ. બ્રેક પડવો નહીં જમવા માટે. કરોડો તારે ગોરમાન માયા લોભ ના લઈને એક કલાકમાં બધા ફ્રેક્ચર થઈ જાય. વ્યાકુલિત ભાવ અનેક પ્રકારના બંધો તમારે ગમે તો ધર્મ તમારે દર્શન કરવા જાય પેલા તો ના કહેવાય, સ્વામિનારાયણ ગમે જવું હોય તમે મુશ્કેલી લાગે. ભગવાન નહી હોય અહીંયા મંદિર માં રહેશે, તમને કેમ લાગે? એ તો હું માનું છું કે થોડા પેલા માં પડ્યા હોય તો બધાને ખ્યાલ આવે કે મસ્જિદ માં જવા માંગુ ને. સર્વધર્મ સંભવ તો ખરો જ ને, સર્વધર્મ સંભવ તો ખરો જ ને, એમનો સર્વધર્મ સંભવ તો ખરો ને. એ સંભવ ભક્તિ ક્યાં સવાલ? ભક્તિ સર્વધર્મ સંભવ હોય ને એ ખરો ખરો, પણ એની દ્રષ્ટિ નો તમારી દ્રષ્ટિ નો ના યાર, તમે જે સંભવ માનો એ દ્રષ્ટિ નહીં, એ એની દ્રષ્ટિ માનો. અને નહીં તો મરતી ખતરા બોલ્યા કેમ? તારીખ ના બોલ્યા ના, સતત તો પોતાનું તો સ્મરણ જુદું જ નહીં. એમ કે સર્વ ધર્મ સંભવ, પણ જે પોતાનો ધર્મ નતા જોડતા એનો અર્થ એટલો કે એ જે પરધર્મ સંભવ નતા, પણ પરધર્મ દ્વેષ નતો, ખરું છે, સંભાળે દ્વેષ નતો. સંભાળ તો ક્યારે થાય, જ્ઞાન થાય તો દાદા કેવી રીતે ભૂગો કરી ના કરી સમસ્યા વાળિયા નો વિજ્ઞાન એવું છે કે બદલાય. ચિંતા બંધ થઈ જાય, ઉપાધિ માં શાંતિ રહે, એટલો સુધી આવી જવું છે. ઉપાધિ ગાયા જ કરવાનું, ઉપાધિ રહી તમારા ઉપાધિ માં શાંતિ રહે, ઉપાધિ માં ઉપાધિ માં શાંતિ રહે તો જ સાચી વાત. એટલી બધી ઉપાધિ એક શાંતિ, પછી ઉપાધિ ક્યાં રહી? નજીક આવે દાદા, સાંભળી ગયો શાંતિ માન્યા થી મનાય નહી. આપડે માની એક બેંક માં 2 લાખ રૂપિયા મારી પાસે માન્યા ચાલે, એક્ઝેક્ટ હોવું જોઈએ. ઉપાધિ એ શાંતિ આપણે માનીએ એટલી કે દાડો ભરે નહીં. ઉપાધિ આ ઉપાધિ એક્ઝેક્ટ ઉપાધિ એવું જ્ઞાન હોવું જોઈએ કે ઉપાધિમાં સમાધાન રહે આપણને. દરેક મનનું સમાધાન રહે ઉપાધિમાં, આ એવું કહે મનનું સમાધાન રહે એવું જ્ઞાન હોવું જોઈએ. મન સમાધાનને પામે નહીં તો બરોબર કરશે, બરોબર કરે ના કરે? બાંગ્લાદેશ માં થયે તેવું બરોબર નહીં સમાધાન પામે છે. આ આપણું આ વિજ્ઞાન કઈ જાતનું છે? વર્લ્ડમાં પહેલી વખત 10 લાખ વસ્તુ ઉભું થયું છે આ વિજ્ઞાન, કે હરેક સંજોગોમાં સમાધાન આપે. ગમે તેવા વર્લ્ડમાં વધારે વધારેલા સંજોગો પર ઉત્પન્ન થાય છે, આ જ્ઞાન સમાધાન આપશે. અને મનને સમાધાન થાય એટલે કશું નહીં, મન અસમાધાન થાય છે તેથી દુઃખ છે. મનને સમાધાન થઈ ગયું એટલે થઈ ગયું, ખરાબ થઈ ગયું. એટલે આ વિજ્ઞાન બહુ જુદી જાત. આ તમને કોઈ જગ્યાએ અસમાધાન થાય એવું થશે જ નહીં. તથા અસમાધાન થાય તો તમારી જરાક સમજવાનું ભૂલ થાય તો મને ખબર કહેજો, તમે સમજાય થતું નથી થયું છે જેમાં એમાં જેમ ટિકિટ મળી એમાં થઈ ગયું. ટિકિટ મળવું મારા હાથમાં નથી, તમારા હાથમાં કેવું તમને ખબર ના પડે, તમને ખબર પડી જાય ને ચાર ધાર ભેગા થયા તો ઉપાધિ એટલી નથી, ઉપાધિ નો આખું સંગ્રહ છે. ઉપાધિ નો સંગ્રહ કારણ રાખવી પડે ને મારે, એ મારી રાખે પછી મારે રાખવી પડે ને. મોટા મોટા ઇન્જિનિયરો છે, મોટા મોટા ફૂલ વાંધે છે ને, આ પાસ થયેલા આ જ શકે હોય છે. 40% ના પાસ માં ફૂલ શું ચાલુ મેં બી એવો નિર્ણય કરેલો કે મેટ્રિક ની પરીક્ષા આપવા જવું ને નપાસ હોઉં તો ભણવું નહીં આગળ. સાહેબ ને કહી દીધું સાહેબ અંગ્રેજી ભાષા શીખવાડતા દોયા દોયા કરો મદદ. અને જે જ્ઞાન આપણે જાણીએ અને તે આપણને ગુલામ બનાવે એ જ્ઞાન કામનું છે. જ્ઞાન ગુલામી માંથી મુક્ત કરે એનું નામ જ્ઞાન. ગુલામી માંથી મુક્ત કરે તે ભણીએ કોઈ શુભ થઈએ નઈ, ભણીએ શુભ થવું પડે. હું જુદી રીતે વિચારું છું કે હું તો સિપાહી ની માફક માનું છું તો હું સિપાહી છું ને સેનાપતિ નું કામ કરવું જ જોઈએ ને. એટલે હું જુદી રીતે માનું છું કે હું સિપાહી છું એટલે સિપાહી સેનાપતિ કયું માનવું જોઈએ ને. એટલે ગમવા ના ગમવા નો સવાલ નથી રહેતો, પોતાનો પોતાનો સવાલ રહેતો નથી. ભૂલ થાય તો કેવું પડે, ભૂલ થાય તો કેવું પડે બતાવવું પડે, ભૂલ થાય તો કેવું પડે બતાવવું પડે. આનામ બીજે તો બાર પંખા ચાલતા હોય ખબર ના પડે. એટલે આ થર્મોમીટર છે, બહાર ની ગરમી એ થર્મોમીટર છે. આત્મા કેટલો પ્રાપ્ત થયો, મેં પંખો કેવો ચાલે છે એ ઉપર આધાર રાખે છે. ચાલે છે કે નહીં ચાલતો ભાઈ? તમારે રિસેન્ટલી ચાલે છે પંખો? કેવું સરસ છે, કેવું સરસ છે, કેવું સરસ છે. આ બીજું જુએ તા કે કેટલું ખરાબ છે, કેટલું ખરાબ છે. જગત આખું સારું ને ખોટું બે જ જુએ. શું જુએ? સારું ને ખોટું બે. એટલે સંસાર ઉભો રહે પછી કદાચ છૂટે નહીં. જોયા જ કરે ખાલી, નિકાલ જ કરવાનો, જોઈને નિકાલ જ કરવાનો. શું જોઈને નિકાલ જ કરવાનો? સારો ખોટાનો અભિપ્રાય આપ્યો શું અટ્યું જગત? શું થયું? આ સારું છે એમ કયું અભિપ્રાય આપ્યો શું અટ્યું? આ ખરાબ છે કયું તો શું અટ્યું? અને જોવાનું જ છે ખાલી. શું છે? ફક્ત જોવાનું, જોઈને નિકાલ કરવાનો. જેટલું જોયું એ નિકાલ થઈ ગયો, આગળ જુઓ. નિકાલ થઈ ગયો, આગળ જુઓ. નિકાલ કરવાનો, નિકાલ જ કરવાનો ખાલી. ગ્રહણ કરવાનું નથી, આ સારું કે ખોટું એવા અભિપ્રાયો ગ્રહણ કરવાના નથી. એ તમે સારું કહો એટલે એ પોતે જ તમને વળગે. જેને સારું કહો એ પોતે જ વળગે તમને. ખરાબ કહો તો વળગે તમને, ખરાબ છે તો પેલું ફળ આપી જશે અને સારું પેલું ફળ આપી જશે, દેવ ફળ વાળા છે. અને જોવાયું, જોયું અવસ્થામાં તન્મય આકાર ના થયું, જોયું એટલે તૂટ્યો. એ ભગવાન જે જોયા કરે એ ભગવાન. તમે શું કરો છો? ચિતારો થાય પછી બીજા અવતારમાં, અવતાર જ ચિતારો થાય. કેવું એવું છે આ જગત? સારું ખોટું બોલે અકબર ગયું, સારું ખોટું બોલે અકબર ગયું. આ જગત માં સારું ખોટું કઈ છે જ નહીં, બધી વસ્તુ માત્ર છે. શું છે? વસ્તુ માત્ર, એની ભાષામાં જ છે, પોતાની સ્વતંત્ર ભાષા. બધું બધું જ ઓલ રાઈટ છે, તેમાં આ સારું ના ખરાબ એની દ્રષ્ટિ પ્રમાણે બોલ્યા કરે. કેવું? દ્રષ્ટિ પ્રમાણે બોલ્યા કરે, એને જેવી જેવી દ્રષ્ટિ મળી છે ને તેવી પ્રમાણે બોલ્યા કરે. અને સર્વ દર્શન કોને કહેવાય? ઓલ રાઈટ, ઓલ રાઈટ, બધું ઓલ રાઈટ. ગારો ભળે તો એ ઓલ રાઈટ, ફૂલ ચડાવે તો એ ઓલ રાઈટ, બધું ઓલ રાઈટ. એના જોવાય ગારો ભળે છે? એવું કોઈ એમ કે સારું છે કે નડતું છે એવું આપણે નક્કી કરવું જોઈએ ને? બધું સારું છે એનો અર્થ એવો કોઈ પણ વસ્તુની સરખામણી થઈ ના શકે એવું આપણું કહેવું? કોઈ પણ વસ્તુની સરખામણી ના થઈ શકે એમ કે છે કે આ વસ્તુ સારી છે કે આ વસ્તુ નરસી છે એવું આપણે કહેવાનું નહીં, બધું સારું જ છે એમ આપણે કહ્યું તો પછી કોઈ પણ વસ્તુની સરખામણી ના થઈ શકે ને? ના, એ તમારા માટે નથી કહ્યું. તમારે તો જે સારું હોય ને, તમને જે સારું લાગતું હોય તેને સારું કેવું, ખરાબ લાગતું હોય તેને ખરાબ કેવું, પણ ખરાબ પર તમારે દ્વેષ ના રાખવો. શું કહ્યું? પણ સરખામણી તો કરવી જ પડે, પહેલી સારું કયું છે, નરસું કયું છે, એ સરખામણી તો કરવી પડે ને? કે સારું સરખામણી કરવી પડે. આ તો મેં અમને કહ્યું, આ બધાને આમાં આ મહાત્માઓ જોડાયા છે ને એમને કહ્યું. તમને તો એમ જ કહ્યું ભાઈ, તમે સારું હોય તેને સારું એન્કરેજ કરો અને ખરાબ હોય તો દ્વેષ ના કરો. શું કહ્યું? દ્વેષ ના કરો, ખરાબ હોય તો એની પર ધીરે તિરસ્કાર ના વર્ષાવો. સમજ પડે ને? સારું હોય તો એન્કરેજમાં સરખામણી તો કર્યા વગર જગત ચાલે જ નહીં. પણ આ તો આ મહાત્માઓ છે ને, એમને મોક્ષે જવું છે, અહીંથી છૂટવું છે. છૂટવું હોય તેના માટે રસ્તો જુદો, જેને આ સંસાર ગમતો હોય તેના માટે રસ્તો જુદો, એટલે બધા રસ્તા જુદા હોય. તમને સમજાવી એ વાત? પછી આ બીજું પૂછો, પૂછો બધું પૂછાય. ફક્ત ખરાબ જ્યાં લાગે ને ત્યાં આગળ તિરસ્કાર આવતો હોય તો કઈક, તમે જે ઈષ્ટદેવ તમે માનતા હોય ને, કયા ઈષ્ટદેવ માનો છો? મારા માટે બધા સરખા, બધા સરખા એમને એવું ઈષ્ટદેવ બધા સરખા છે એવું કશું નથી. સર દાદા ભગવાન નામ દેવું તો દાદા ભગવાન મને આ, મેં એક સિદ્ધાંત રાખેલો છે કે કોઈ પણ ધર્મ ને અથવા તો કોઈને, હા બરોબર, તિરસ્કાર કોઈ પણ ધર્મ નો કરવો નહીં, બધા ધર્મ આપણા માટે સરખા, અને એક આસ્થા રાખીને આગળ ચાલ્યા કરવું, એ જ રીતે હું ચાલુ છું. એટલે હું કોઈ દાદા કોઈ તમારે સંસારમાં રહેવું છે કે મોક્ષ મેળવવો છે? કઈ રીતે આજે આ દુવાર ને ઉપર છે તે પેલા પડીકા બધા છે, એ નેચર ની વિરુદ્ધ છે. હા, નેચર ની વિરુદ્ધ છે. ઉપદેશ હાલવા નથી આવ્યો. આજે આ જે બની રહ્યું છે તે બધું સંકોચ વૃત્તિ છે. કેવી છે? સંકોચ વૃત્તિ છે. સમજ ભાઈ ને, સંકોચ વૃત્તિ. આટલી મહેનતે જબરજસ્ત પાકે છે પણ આ ઉપર પડીકો બાંધવા પડ્યા છે ને, એ કોને ખાતે ઉધાર કરો છો? પડીકો એ મહેનત બધી કોને ખાતે ઉધાર કરો છો? કોઈને ખાતર ઉતાર નથી થતી. હે, કોઈને ખાતર થતી નથી ઉતાર. ના કે કાગળિયા પડી કો બધું એવું કોઈને ખાતર ઉતાર થતી નથી. એ કરવા, એ કરવાનું કામ એટલે કરવાનું. એમ તેના માટે પણ કરવું પડે. એ તો આ નવું જે સારું જાતનું બીજ કરવાનું છે, નવું જે સારું છે બીજ તૈયાર કરવાનું છે. આ જે નવી નવી જાતનું બી એના માટે તૈયાર કરીએ છીએ. હા, પણ એનો વાંધો કેમ પડે છે? એટલા માટે જો ના ચકલા નહીં, એટલા માટે નહીં, એટલા માટે ચકલા માટે નથી ને. ના, બે માટે, બે કારણ છે. કેટલા પાકની અંદર છે તે એ બધું એટલા જરૂર પડે છે કે એને એનું જે નવું એનું બીજ ચોખ્ખું રાખવા માટે. કારણ કે જુવાની અંદર છે તો ચકલા ના ખાઈ જાય, કઈ બી સાચવવાનું. એ બી એવું છે કે જો સાચવીએ નહીં, બધું બી અમે નથી કર્યું, એટલું જે સાચવવાનું બી છે એટલા જ બધેલા છે કે જેથી એ બી બીજા વર્ષે પાછું એને વધારે કરી અને પછી વેચી શકે બધાને. અત્યારે આ બધા લોકો કળિયુગના વાળા છે, એ જે ચાલુ નીતિ હોય ખરી, જે ચાલુ વ્યવહાર હોય ને. અત્યારે આપણે કાગળિયાના પૈસા ચલાવીએ છીએ ને, હા કાગળ પૈસા કાગળિયાના ચલાવીએ છીએ. ચલાવીએ જયારે હુના નાણું ચાલતું હતું હું નું, અત્યારે કાગળિયાને હુના નાણું માની કરીએ છીએ ને, કરીએ. એટલે જે વખત જે ભાષા ચાલે તે ભાષામાં બોલ રાઈટ કેવું તો સમજણ ને. સત્ય જાણવા માટે ટીકા ટિપ્પણી તો કરવી પડે ને. સત્ય જાણવા માટે મેનો પ્રશ્ન છે, સત્ય જાણવા માટે ટીકા ટિપ્પણી તો કરવી જોઈએ ને. હા, બધું જ કરવું જોઈએ. ભાઈ નો પ્રશ્ન. હા, કરવું જોઈએ, કરવી જોઈએ. બધી જ જાતે ટીકા ટિપ્પણી કરે તો વાંધો નહીં. સત્ય તો બધું જાણવું જોઈએ. સત્ય એટલે મંથન થી હોય, મંથન થી. ટીકા ટિપ્પણી મંથન કહેવાય છે. મંથન સિવાય પ્રાપ્ત ના થાય છે.